શ્રીમદ્ધારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનં શ્રીહરિં તુંગે પીઠવરે સ્થિતં પરિવ્રતં સદભક્તવૃંદેર્યથા તારાભિર્વિદુમર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેર આરેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરાં ચિંતયે વરણિવેશરમણીયદર્શનાં મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતાં સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ યવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરિ કૃષ્ણ મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પૂજ્ય સંતો તથા ઘનશ્યામ મહારાજના 12મા પાટોત્સવના યજમાન શ્રી નેવિલભાઈ નાનુભાઈ ગજેરા મારે રાકેશભાઈ હિંમતભાઈ દુધાત તથા જેમની સ્મૃતિમાં આ ધનુર્માસની કથા ચાલી રહી છે એવા અક્ષર નિવાસી ભક્તરાજ કલ્યાણજી બાપા કામલિયા એમના સુપુત્ર પ્રવીણભાઈ કામલિયા તથા તેમના પૌત્ર મનોજભાઈ મયંકભાઈ કૃણાલભાઈ આ બધા યજમાનોના સગા સંબંધી સ્નેહીજનો તથા ઓનલાઈન કથા શ્રવણ કરી રહેલા સર્વે વહાલા ભક્તજનો, એકવાર મહારાજ ગઢપુરમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા. ડોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા હતા. આગળના ભાગમાં સાધુ બ્રહ્મચારી પાળા હરિભક્તો બેઠા હતા. મહારાજ કથા વાર્તા કરી રહ્યા હતા. એ વખતે જૂનાગઢથી મયારામ ભટ્ટ આવ્યા. મહારાજને દંડવત કરી પ્રણામ કરી સભામાં બેઠા. મહારાજે ભટ્ટજીને આવકાર્યા. મયારામ ભટ્ટ ઉપર મહારાજ ખૂબ રાજી હતા, કારણ કે રામાનંદ સ્વામીના શિષ્ય, મહારાજને વિશે એવા નિષ્ઠાવાળા ભક્તિવાળા, એમની કેવી સેવા અને ધર્મવાન એટલા માટે તો શિક્ષાપત્રીમાં પણ મહારાજે મયારામ ભટ્ટ આદિ અમારા હરિભક્તો એવું લીધું. હરિભક્ત શિરોમણી કહેવાય. એટલે મયારામ ભટ્ટ દૂરથી જૂનાગઢથી આવ્યા, મહારાજ રાજી થયા હોય. ભટ્ટે મહારાજને કીધું, મહારાજ બધા હરિભક્તોના નામ લીધા, સંતોના નામ લીધા, ગુણાતીતાન સ્વામી વગેરે સંતોએ, મહારાજ બધાએ જય નારાયણ કીધા છે. મહારાજે પણ બધા સમાચાર પૂછ્યા, સંતોને કેમ છે, બધા હરિભક્તોના કુશળ સમાચાર પૂછ્યા. પછી વાત કરતા મયારામ ભટ્ટે મહારાજને કીધું, મહારાજ જૂનાગઢના જેમલમેર એમણે મહારાજ એવું કહેવરાયું છે કે અમે તો મહારાજના આશ્રિત છીએ, મહારાજે આજ્ઞા કરી છે કે આ બાજુ અમારા સાધુઓની રક્ષા કરવી, ધ્યાન રાખવું, એટલે અમે સંતોની રક્ષા કરી ધ્યાન રાખી છીએ. પણ હમણાં સંતો ધોરાજીની ધાબળી ઓઢે છે અને કોઈ લૂંટારાની નજર પડે અને ક્યારેક તકલીફ થાય એવું મહારાજ જેમલમેરે એવી વાત કરતા હતા અને એમણે એવું કહેવરાયું છે કે મહારાજ અમારી ઉપર રાજી રે, અમે સંતોનું અહીંયા તો અમારી નજર સામે તો ધ્યાન રાખી છીએ, રક્ષા કરી છીએ, પણ આ ધોરાજીની ધાબળી ઉઠી હોય ને ક્યારેક કોઈક લૂંટારાનું મન બગડે તો મુશ્કેલી થાય. આવી વાત કરી એટલે મહારાજે સંતો બેઠા હતા એમાં કોઈક સંતોએ ધોરાજીની ધાબળી ઉઠી હશે, એટલે મહારાજે કીધું કે આ કિંમતી ધાબળી એ કોઈની પાસે પૈસા માંગ્યા છે એને ચૂકવાય છે, અને આ ધોરાજીની ધાબળી ઓઢે એ ચામડું ઓઢે. મહારાજે એવું કીધું. મહારાજને ત્યાગ વૈરાગ્યની છટા હતી, થોડો રજોગુણ આવે એ મહારાજને ગમે નહીં. પછી મહારાજ ત્યાંથી ઊભા થઈ અને સાધુની જાયગામાં મહારાજ પધાર્યા. સાધુની જાયગામાં લીમડો હતો, લીમડા નીચે મહારાજ દક્ષિણાદે મુખ્ય અરવિંદે વિરાજમાન થયા. મહારાજે બધા સંતોને બોલાવ્યા અને કહ્યું, જેની પાસે ધોરાજીની ધાબળી હોય એ બધા સંતો એ ધાબળી લઈ આવો, ધોરાજીની અહીંયા મૂકો. આ બધા સંતો તો મહારાજના વચનમાં ટૂંક ટૂંક થનારા હતા. મહારાજને રાજી કરવા માટે બધા સંતો સાધુ થયા હતા, એવા ત્યાગ વૈરાગ્યવાળા, છતાંય આ ધોરાજીની ધાબળી કોઈ વળી હરિભગતે ઓઢાડી હોય અને એક બે કદાચ હરિભગતને પ્રેરણા કરીને કોઈએ લીધી હોય, પણ એ તો કદાચ એકાદ કોઈ હોય, બહુધા સંતો તો એવા ત્યાગ વૈરાગ્યવાળા, મહારાજની આજ્ઞામાં ટૂંક ટૂંક થનારા બધા સંતો ધોરાજીની ધાબળી લઈ આવી ને પાયટ ઉપર મહારાજે ઢગલો કરાયો. મહારાજ કે આપણે આ ધાબળીને બાળી નાખો, દેવતા લઈ આવો. એ વખતે બાકસ નહોતી, નહીંતર તો સીધી જ ન્યા મુકત. કે દેવતા લઈ આવો એટલે નિષ્કુળાનંદ સ્વામી દેવતા લઈ આવ્યા. ત્યાં માનજી ભગત હતા, એમણે કીધું, મહારાજ આને ગામમાં ન બળાય, અહીંયા બાળશું ને તો આની ગંધ આવશે મહારાજ બહુ, અને તો નદીને સામે કાંઠે બળાય તો મહારાજ તમે કહો તો લઈ જાઓ. મહારાજ કે લઈ જાઓ, કારણ કે મહારાજ અત્યારે આમ એને બાળી નાખો. પછી થયું, આવી કિંમતી ધાબળીઓ છે, સાધુ નહીં ઓઢે તો બીજા કોઈને, ગરીબને બીજા ત્રીજાને અપાય, મહારાજ તો હમણાં બાળી નખાવશે. અને મહારાજને ત્યાગ વૈરાગ્ય ખૂબ ગમતો. એકવાર કોઈ સંતોએ તુંબડી રંગી છે, તુંબડી આમ રંગીને તૈયાર કરી છે, સાધુ પાસે સંપત્તિમાં બીજું હું હોય તો એક પથ્થર હોય તુંબડું હોય તો તુંબડાને જરાક આમ મહેનત કરી ઘસીને કંઈક કલર કર્યો છે, રીંગી છે. મહારાજે જોયું, મહારાજ ગયા, ત્યાગમાં રાગ આવે એ બરોબર નહીં. એટલે મહારાજે દાદા ખાચરના દરબારમાં લીમડા નીચે મહારાજ બિરાજમાન હતા. મહારાજે કંઈ પહેલાં બોલ્યા નહીં, જોઈ લીધું. પછી બધા સંતોને કીધું, સંતો આજે આપણે એક હરીફાઈ કરવી છે, આપણે તુમડાની હરીફાઈ કરવી છે. બધા સંતો પોતપોતાના તુમડા લઈ આવો, એમાં પહેલો નંબર કોનો આવે, સારામાં સારી તુમડી કોની, આપણે આજ તુમડાની હરીફાઈ કરવી છે. એટલે બધા સંતો ગયા, પોતપોતાના તુમડા લઈ આવ્યા. મહારાજે ઓટા ઉપર બધા એમ મુકાવ્યા, એમાં ભાયાત્માનંદ સ્વામીની તુંબડી, એ થોડી કઢંગી વાંકા ચૂકી રીંગા વિનાની નેવી. બધી તુંબડીને જોઈને મહારાજ કે, આમાં આ તુંબડી છે ને, આ કોની છે? તો સંતોએ કીધું, ભાયાત્માનંદ સ્વામી ત્યાં બેઠા હોય બધા તુંબડા લઈને આવ્યા હોય. મહારાજ, એ મારી તુંબડી છે. મહારાજ કે, આ ભાયાત્માનંદ સ્વામીની તુંબડી છે ને, એ પહેલો નંબર લઈ જાય છે. સ્વામી આ વાંકી ચૂકી છે તો તમને પાણી પીવામાં તકલીફ નથી પડતી? મહારાજ, પાણી તો સીધું આવે છે. મહારાજે પછી આંખ ફેરવી છે, રાખો. મહારાજ કે, આ ત્યાગમાં રાગ અને આ તુમડા રીંગા, આપણે સાધુને તો મરાય નહીં, પણ એના રાગને આજ મારવો છે, માટે એક ધોકો લઈ આવો. મહારાજ થોડાક આ વેશમાં આવ્યા હતા કે આજ મહારાજ તુંબડા ફોડાવી નાખશે. એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજ જરાક ઉદાસ થઈ આવે ને, ત્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજની ઉદાસીનતા ટાળે. એટલે મહારાજને કીધું, મહારાજ એ આ બધા તુંબડા રડતા રડતા મારી પાસે આવ્યા, અને જોવાની મહારાજ હજી રડે છે. બોલો, પવન આવે ને તો પવન તુંબડામાં ભરાય ને, જરાક આમાં અવાજ થતો હોય છે. મહારાજ આ તુમડા રડે ને મારી પાસે આવ્યા કે તમે દયાળુ છો, મહારાજને કહો અમને અમારી જીવતદાન આપે. એમ કરીને મહારાજને થોડા ગળવા કર્યા. પછી મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ એ તમે તુમડા તોડી નાખો, ભંગાવી નાખો, એમાં વાંધો નહીં મહારાજ, પણ આ સાધુઓને પછી કાલે પાણી શેમાં પીશે? અને તુમડું બનાવવું હોય તો વાર લાગે. એ ખેડૂતની વાડે ચડે, જ્યારે એનું થોડુંક નાનું થાય એટલે કેવું પડે, ખેડૂને ત્યાં કપડાનો લીરો બાંધે એટલે ગળું પડે, પછી પાકે એને લઈ પછી અંદરનો મસાલો કાઢવાનો, એને હુકવવાનું, પછી ઘસે, કલર કરે, કરવો હોય તો. એટલે એને એક તુંબડું થતા 3-4 મહિના લાગે. એ ટાણું હોય જ્યારે તુમડાના વેલાનું ચોમાહનું એવું, ત્યારે મહારાજ કાલથી આ સંતો પાણી શેમાં પીહે, માટે નવા તુમડા થઈ જાય મહારાજ, પછી આ રાગવાળા તુમડાને મહારાજ ભંગાવી નાખજો. એમ કરીને મુક્તાનંદ સ્વામીએ વાત કરી. પણ કહેવાનું મહારાજને શું ગમતું, એક તુમડામાં રાગ આવે તો એ મહારાજને ગમે નહીં. અને ઉજળી ચાદરમાં ડાગ દેખાય, મહારાજ એવું કહેતા, અમારી સુરજ સરખી ગોદડી એમાં ડાગ લાગવા દેશો નહીં. અને મહારાજનો ત્યાગ વૈરાગ્ય તો કેવો, એમની છટા કેવી. અને મહારાજ આવી રીતે ક્યારેક ક્યારેક વાત કરે એટલે સંતોને પણ મહારાજનો રાજીપો શેમાં છે એ ખ્યાલ આવે, સાવધાની આવે. એટલે આ ધોરાજીની ધાબળીઓ હતી બધી ભેળી કરીને મહારાજે કીધું, લાવો અગ્નિ લઈ આવો. નિષ્કુળાનંદ સ્વામી દેવતા લઈ આવ્યા, પણ મોનજી ભગતે મહારાજને કહી કે, મહારાજ નદી બહાર અને બાળશું, અહીંયા તો બહુ ગંધાય, ધાબળી લઈ જાઓ મહારાજ કે. પછી મહારાજ બપોરનો સમય થયો એટલે મહારાજ જમવા માટે પધાર્યા. સ્નાન કરી મહારાજ થાળ જીમા, થોડી વાર મહારાજ પોઢ્યા અને પાછા 3 વાગે મહારાજ હાથ પગ મુખ ધોઈ અને ઉગમણા બારના ઓરડાની ઓસરીએ આવીને મહારાજ બિરાજમાન થયા. મહારાજ ઢોલિયા બેઠા, ગવૈયા સંતો આવ્યા મહારાજની આગળ કીર્તન મીંડા બોલવા, વાડીવાળા સંતો મહારાજને માટે ફૂલહાર લઈ આવ્યા. વાડીમાં સેવા કરતા હોય સચ્ચિદાનંદ સ્વામી, સદાનંદ સ્વામી, બગીચામાં ફૂલ થયા હોય તો મહારાજને માટે હાર પરોવી અને તોરા અને બાજુબંધ ને શણગાર ફૂલના લાવ્યા હશે. મહારાજને હાર પહેરાવ્યા, પૂજન કર્યું, સંતો કીર્તન બોલતા હતા. એમાં કીર્તન પૂરું થયું એટલે સંતોએ કીધું, મહારાજ આ નિષ્કુળાનંદ સ્વામીએ ધાબળીનું એક પદ બનાવ્યું છે. એટલે મહારાજ કે, સ્વામી તમે એ પદ બોલો ધાબળીનું. મહારાજ તો ખરડામાં લખેલું છે. મહારાજ કે, ખરડો લઈ આવો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે, મહારાજ તમે જે ગૌરાવો છે એ બરોબર છે, અને હું આ પદ ગાઈશ તો કોઈને દુઃખ લાગશે. મહારાજ કે, નહીં આજે એ પદ ગાઓ. એટલે નિષ્કુળાનંદ સ્વામી ખરડો લઈ આવ્યા. ગવૈયા તો બધે બેઠા હતા અને નિષ્કુળાનંદ સ્વામી એ મહારાજની આગળ પદ બોલ્યા. પાછી આપો તમારો પાડ રે મારી ધોરાજીની ધાબળી, કાળી રૂપાળી કોરે શોભે લોભે જોઈ ધન રે, લોભે જોઈ મન રે, ઓઢી બેસતા અંતર માયી ખરચુન ખટકે ધન રે મારી ધોરાજીની ધાબળી. નિષ્કુળાનંદ સ્વામીએ એવી સરસ અલગથી અને એમાં સુંદર વર્ણન કર્યું કે કાળી રૂપાળી દયાળુ સંત હતા નિષ્કુળાનંદ સ્વામી અને વડીલ સંત, કારણ કે 60માં સાધુ મહારાજે પહેલા વહેલા સાધુ નિષ્કુળાનંદ સ્વામી ઉંમરમાં મોટા એવા વૈરાગ્યવાળા, એટલે સાધુઓને પોતાના માનતા હોય કે કોઈનામાં જરાક રાગ દેખાય તો ગમે નહીં, થોડીક પ્રેરણા મળે અને એને કંઈક પ્રેરણા મળે. એ સાધુ તો બધા એવા ઉજળા હતા, વૈરાગવાળા હતા, છતાંય ક્યાંક ખૂણે ખાચરે જરાક રાગ દેખાય તો એની સાવધાની આવી જાય. અને બહારથી રાગ નો દેખાતો હોય પણ નિષ્કુળાનંદ સ્વામી તો એના અંતરમાંથી કાઢે રાગને. સ્વામી આમાં એવો રાગ દેખાડ્યો કે કાળી રૂપાળી કોરે શોભે, એટલે ધાબળીને આમ કારી કોર આમ બાંધેલી છે. લોભે જોઈ મન રે, ઓઢી બેસતા અંતરમાં હળવીને પછી ટાઢરે એવી સરસ છે ઊનની. ખર્ચ્યું ને ખટકે ધન રે, ઓઢી હોય તો એ 5 રૂપિયા ખર્ચ થયો એ ખટકે નહીં, આ તો બહુ હારી એમ લેખે, 5 રૂપિયા લેખે એવી. સુવાળી ને સમ સૂત્રી ઝીણા પોતી જોર રે, એ ડોસે ભક્તે દેહ મેલો ભાઈ તેણે બાંધી તી કોર રે મારી ધોરાજીની ધાબળી. હુંવાળી અને સમસૂત્રી એટલે એ ખરખામ આમ દોરા હોય રૂના તાતણા, જરાય આમ ખજૂરો કે ઊંચી નીચી કે નહીં, એકદમ હુંવાળી ને હળવી ને સરસ. અને એ ડોસા ભક્ત બહુ પ્રખ્યાત છે, એણે કોર દીધી તી વીણીતી, એણે તો દેહ મળી દીધો, હવે આવી થાય નહીં. જેમ અત્યારે ઓલા પટોળા કેના કહેવાય છે, પાટણના પટોળા, એ હવે એકાદ પરિવાર જ છે એ કરે, એ તાળું બંધ રાખીને ભરે છે, કોઈ જોઈ ન જાય, એના હોય એને શીખવાડે. એમાં ડોસે ભગત તો દેહ મળી દીધો, હવે તો આવી પાછી થાય નહીં ધોરાજીની ધાબળી. એકના અઢી રોકડા આવ્યા બીજા ના આવ્યા બે રે, અડધો તો જેમ તેમ જોડ્યો એ 5 પુરાની છે જ રે મારી ધોરાજીની ધાબળી. એ ગરીબ ભગતને બહુ કથા કરી છે, કથા કરીને છેલ્લે પછી વાત કરીને જરાક દક્ષિણા માંગી ભાઈ, એમ એકના અઢી રોકડા આવ્યા અને બીજાના એવા બે, પણ તોય અડધો રૂપિયો ઘટતો હતો. અડધો તો જેમ તેમ જોડ્યો. એ પાંચ પુરાની છે રે મારી ધોરાજીની ધાબળી. વળી નિષ્કુળાનંદ સ્વામીએ સાંભળ્યું છે કોઈ સાધુએ પુસ્તક વેચીને પૈસા લીધા. પાઠ કર્યાનું પુસ્તક દીધું લીધું તેનું ધન રે, એ કાલા વાલા કોટ કર્યા તે જાણે છે મારું મન રે, મારી ધોરાજીની ધાબળી. કેટલી મહેનતે એ પુસ્તક લખવું હોય, પહેલાં લખવું, લૈયા લખે ને બહુ મહેનતવાળું હતું. લખી તો હોય સાહેબમાં બોળી બોળીને લખવાનું, એ ખરખું લખાવવું જોઈએ, એમાં ઘણી મહેનત થતી, છાપખાના નહોતા ત્યારે. અને એ પુસ્તક તૈયાર કર્યું હોય ને વેચ્યું, કે જો આટલી મહેનત છે, મારે એક ધાબળી લેવી છે, આપું પણ એટલા રૂપિયા આપો તો. એમ કરીને પુસ્તક વેચીને આ ધન લીધું અને કાલાવાલા કોટ કર્યા. તે જાણે છે મારું મન રે, ધોરાજીની ધાબળી. અજાણે હું ઓઢી આવ્યો કળન પડી કાંઈ રે, હવે ની જો હાથ આવે તો ગાલું ગોદડી માઈ રે, મારી ધોરાજીની ધાબળી. અહીં તો અજાણ્ય સભામાં આવીને બેઠો અને વળી આ ભટ આવ્યા ને ધોબળી ધાબળીની વાત કરી. મહારાજે ધાબળી મગાવી લીધી, હવે જો ધાબળી હાથમાં આવે ને તો ગોદડીમાં નાખું, દેખાય જ નહીં, ઉપર બીજું કવર, અંદર એ ધાબળી રાખે ધાબળી. અને મહારાજે તો બાળવા મોકલી કે લઈ જાઓ. એ ધાબળી બળતી કેમ ખમાશે, મારું થાશે મરણ રે. ઘણી વાર આ માઈક વસ્તુમાં એવા જીવ નાખ્યા હોય કે વયું જાય ને તો આવડો મરી જાય. પણ નિષ્કુળાનંદ સ્વામીએ તો એના રાગને ઊંડેથી કાઢ્યો અને આમાં વર્ણિવો. એ બાળોમાં એને બાંધી મેલો, એ ભાઈ માંડપ ઠફરે પ્રકરણ રે, મારી ધોરાજીની ધાબળી. કે મહારાજે અત્યારે આ પ્રકરણ ફેરવું છે ધાબળી બારીને, પણ એને ક્યાં ખાંચવી રાખો, બાળોમાં મહારાજ પાછું પ્રકરણ ફેરવે કે ભાઈ હવે આ જેની ધાબળી છે એને આપી દો, હવે નવી કોઈ નહીં લેતા, એવું પ્રકરણ ફેરવે અને પાછી ધાબળી મળે તો સારું. એ ધાબળી રાંડ તો ધૂંધવી ઉઠી, ખમી શકી નહીં ખોટ રે, બળતી જળતી બોલવા લાગી, લઈ મોટાની ઓટ રે, મારી ધોરાજીની ધાબળી. કર ગરીને કહું છું હું તો, માનો શ્રી મહારાજ રે, એ નામું વાળું તો નરસું લાગે, આપો પાછી આજ રે, મારી ધોરાજીની ધાબળી. પાછી આપો તો માનું પાડ રે, મારી ધોરાજીની ધાબળી. આવી રીતે મહારાજ મુખ આડો રૂમાલ રાખીને મહારાજ હસવા મીડા. અને પછી નિષ્કુળાનંદ સ્વામીને કીધું, નામું કેમ ન વાળ્યું? મહારાજ એવું બોલ્યા, આમાં નામું વાળું તો નરસું લાગે, આપો પાછી આજ રે. નામું વાળું એટલે હવે એનું તો આપણે નામું વાળી નાખવું એમ, એટલે ભૂલી જવું એમ. કોઈની પાસે માગતા હોય, નામાં પૈસા લખેલા હોય ને આપતો જ ન હોય તો કે નામું વાળી નાખો એમ. હવે ધાબળીનો ખરખરો કરી નાખો, પૂરી હતી જ નહીં એમ કરી નાખો. પણ હવે એવો જીવ હાલતો નથી, મનમાંથી જાતી નથી, તો મહારાજ આપો પાછી આજરે, મારી ધોરાજીની ધાબળી. આવો નિષ્કુળાન સ્વામીએ સંતોના ઊંડા રાગ, ઊંડો ક્યાંક રાગ પડ્યો હશે કોઈના હૃદયમાં, તેને બહાર કાઢી અને આ પદમાં વર્ણવ્યો. મહારાજ જોઈ રૂમાલ મુખાડો રાખીને, મહારાજ બહુ વૈસા, સ્વામી નામું કેમ ન વાળ્યું એમ કરીને મહારાજ કહું વૈસા. અને નિષ્કુળાન સ્વામી ઉપર મહારાજ બહુ રાજી થયા. આ ધાબળી રજોગુણ મહારાજને થોડો પણ પોસાતો નથી. આ મોટા સંતો એના જીવન, એનો આદર્શ આ સત્સંગમાં રહ્યો. મોટા સંતોના હૃદયમાં એ ભાવનાઓ હતી કે રજોગુણ આવી ન જાય. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ જ્યારે પાર્ષદ હતા, જે નવા ભગત થયા હતા અર્જુન ભગત, એ વખતે ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી કોઈ હરિભગત ધાબળી લાવ્યા હશે, શિયાળાનો ટાણો ટાઢ પડતી હોય અને નવા ભગત નાની ઉંમર હોય, સ્વામીની 14 વર્ષની ઉંમર હોય, 14-15 વર્ષની, એટલે સ્વામીને થયો છે આ ભગત છે, આ ટાઢ પડે છે, એટલે સ્વામીએ ધાબળી આપી. દેવપ્રસાદ સ્વામીને કીધું કે આ ભગતને ધાબળી આપો, આ શિયાળો છે ને. એટલે સ્વામીએ કીધું, જો સ્વામીએ ગુરુએ આ ધાબળી આપી છે, મહારાજને ધરાવીને આપી કે આ તમે ઓઢજો. હવે એ ધાબળીમાં લીલી કોર હતી. એ વખતે આ ઊનની હોય તો એમાં લીલી, એક લીલી ડિઝાઇન જેવું છેડે કોર કરી હોય. એટલે સ્વામી કહેતા, હું ભગત હતો, હજી નવો હતો, પણ મનમાં એમ થયું આપણે ત્યાગી થયા અને આપણે આવી લીલી કોરવાળી ધાબળી તો કેમ ઓઢવી. પાછું મનમાં એમ, ગુરુએ આપી છે, મોટા સાધુએ આપી, તો આપણે ના પાડી તો એ થોડુંક અપમાન જેવું કહેવાય, અથવા તો એ બરાબર ન કહેવાય, વિવેક ન કહેવાય, એટલે ઓઢવી કેમ. એટલે રડવું આવી ગયું કે હું રડવા માંડ્યો. એટલે દેવપ્રસાદ સ્વામી જોઈ ગયા છે, કેમ ભગત તમે દિલગીર થઈ ગયા. એટલે કીધું, સ્વામી આ ધાબળીમાં આવી કોર છે લીલી, તો આપણે કેમ ઓઢવી. એટલે ભગતને આવો થોડાક, સ્વામીએ દેવપ્રસાદ સ્વામી બહુ દયાળુ સાધુ હતા, એમણે કીધું જો રડો નહીં, આમાં કોર છે એ જ ને, જો હું કાઢી દઉં. પછી એમાં લીલી કોરના જેટલા ઓલા તાતના હોય એટલા બધા કાઢી અને કોર વિનાની કરી નાખી અને પછી આપી. નાનપણથી એમના હૃદયમાં કેવો ભાવ છે કે આપણે આ ત્યાગીને શોભે નહીં, આવી કોર સારી ન લાગે. સ્વામીએ એવી રીતે ઘડતર કર્યું તો આજે પણ આપણા મંડળની અંદર સાધુના વસ્ત્રો હજી મહારાજની આજ્ઞા પ્રમાણે, જે ધૂળ નાખીને પહેરવા સફેદ હોય, પણ એમાં લાલ માટી આવે છે રામપુરા ગામની, મહારાજ વખતથી આ પરંપરા ચાલી આવે, એમાં એ ધોળા લુગડા બોળી એટલે આવા ભગવા થઈ જાય. પછી થોડા ટાઈમે વળી ધોતા ધોતા ધોતા પાછા સફેદ જવા માંડે થવા, એટલે પાછા પાણીમાં બોળી દે, પાછા ભગવા થઈ જાય. આ જૂની રીત આજે પણ આપણા મંડળમાં જેમની તેમ જળવાઈ રહી છે. માટીથી જ કપડાં ધોવાય છે અને કોઈ કલરવાળા એ પણ ન આવે. મહારાજ ધામમાં ગયા પછી વડતાલમાં છાવણી થઈ હતી ત્યારે નંદ સંતો પણ ઘણા હતા. એ વખતે પુસ્તક બંધણા હોય, હરિલીલામૃતમાં પ્રસંગ બહુ વિસ્તારથી આવે છે, પુસ્તક બંધણું હોય તો એને પછી આમ પાટી બાંધવાની હોય ને, એ પાટી થોડીક ડિઝાઇનવાળી કલરવાળી કેવી આવી છે. એ મોટા સંતોને ખટકું કે સાધુના પુસ્તક હોય અને એને બંધણામાં આવી પાટી આવે તો એ રજોગુણી કહેવાય બરાબર નહીં. એ વખતે મોટા રઘુવીરજી મહારાજ, મોટા મોટા નંદ સંતો, બધા સંતોની છાવણી થઈ હતી એમાં પાટિયું બળાવી કઢાવીને બળાવી જેમ મહારાજે ધોરાજીની ધાબળી બળાવી એમ. આ આદર્શ કે સાધુના જીવન એવા સાદગી વાળા રે, એના વેશ પણ એવા સાધુતા વાળા રે, સાદગી ભર્યા રે, એમાં રજોગુણ ન આવે. નહીતર તો વેશ બદલતા વાર ન લાગે, થોડી ગાફલાઈ રે તો ધીમે ધીમે ધીમે બદલતા બદલતા બદલી જાય. અને મહારાજનો કાશાય આ માટી નાખેલો ભગવો વેશ એ બહુ સત્વગુણી અને સાત્વિક લાગે, અને મહારાજે એવો પસંદ કર્યો. સાધુમાં એવી કોઈ રજોગુણી વસ્તુ આવે તો પણ એ પોસાય નહીં, મહારાજનું આવું આમ અંગ હતું. મહારાજ પછી બીજે દિવસે આ નિષ્કુળાનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીનો તો વૈરાગ્ય કેવો. નિષ્કુળાનંદ સ્વામીએ જનુની જીવો ગોપીચંદની એ પદો લખ્યા, એની અંદર કીર્તનમાં પણ સરસ સ્વામીએ વૈરાગ્ય વર્ણવ્યો છે. અમે રે જડભરત જોગિયા, અમે રે જડ ભરત જોગિયા, એ જોના પાના પટ પેરશું, નહીં છો નવીન જી, શીત ઉષ્ણ શિરસાહીશું, રાખે કંથા કોપીન જી, એ અમે રે જડ ભરત જોગિયા. સ્વામીનો વૈરાગ્ય, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને આ પદો બધા કંઠસ્થ હતા. નવા સાધુ ભગત હોય એને કંઠે કરવાનું કહેતા, અને સ્વામીએ એના જીવનમાં બાળપણમાં જે વૈરાગ્ય હતો, આ ધાબળીની કોર વાળી ધાબળી આવીને રડવું આવ્યું, એવો ને એવો સ્વામીનો વૈરાગ્ય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા ને એ વખતે જે ધોતિયું પહેર્યું હતું એ દાંડિયું ધોતિયું હતું. દાંડિયું ધોતિયું એટલે કે આ ધોતી પહેરતા હોય એટલે એને ઘસારો પાછલા ભાગમાં આવે, આપણે બેઠક ઉઠક થતી હોય એટલે ઘસાય, ત્યાંથી ફાટે જોરે. એટલે એ વખતે આપણા ત્રિભુવન ભગત એમને સીવતા ફાવે ભગત આવ્યા છે, એટલે સ્વામી કહે, ત્યારે હું પણ હતો, સ્વામી કહે ભગત તમને આનું આ ધોતિયાનું દાંડિયું કરતા આવડશે? હા સ્વામી. એટલે દાંડિયો એટલે વચ્ચે જળી ગયો એ ભાગ, ત્યાંથી કાતર મૂકવાની, અને છેડાના ભાગ આ પાટલીમાં આવતા હોય એની બહુ હારા હોય એટલે એને વચ્ચે જોઈન્ટ કરી દે, અને ઓલો જળી ગયેલો ભાગ થોડોક પાટલીમાં આવી જાય, હજી તૂટ્યું ન હોય, ઘસારો લાગ્યો હોય, એટલે વચ્ચે સિલાઈ કરી દે, એટલે એને દાંડિયું ધોતિયું કહેવાય. અને સ્વામીને નવા ધોતિયા કાઢવાના હોય તો સ્વામી કે પછી જ નીકળે, કોઈ કાઢીને સ્વામીને આપી દે, સ્વામી આ જૂનું થઈ ગયું હવે આ પહેરો, એમનું હાલે. અને સ્વામી જે દિવસે મહારાજના ધામમાં ગયા, એ ધામમાં ગયા એ વખતે સ્વામી આ દાંડિયું ધોતિયું પહેર્યું હતું. આવા મોટા સંસ્થાના સ્થાપક હોય, આટલા સંતો હજારો લાખો હરિભક્તો, અને છતાંય એમનો વૈરાગ્ય, એમની સાદાઈ કરકસર એ કેવી. આ નિષ્કુળાનંદ સ્વામી જેવી જૂના પાના પટ પહેરશું, પાછી સ્વામીની સુઘડતા પણ એવી, કોઈને એવું લાગે નહીં આ ફાટેલું પહેર્યું છે, પછી બગડે નહીં. આ જૂના સંતોની રીત, એમને એવી ભાવના કે આપણે નવા વસ્ત્રો પહેરી તો એ હરિભગતના પૈસા આપણે પાછું એને દેવું પડે, તો દેહને માટે ઓછું વપરાય અને આપણા આપણાથી વધારે સેવા થાય, આવી મોટા સંતોની ભાવનાઓ. મહારાજે, રઘુવીરજી મહારાજે પુસ્તકની પાટીઓ પણ બળાવી હતી કે પૂજામાં પણ રાગ નો આવી જાય, એમાં રંગેલા પથરણા વગેરે નો આવી જાય, ચાલુ ગૌમુખીથી થાય. આ મહારાજ પુરુષોત્તમ નારાયણ, એમને સંતોમાં જરાક આ ધાબળી આવી તો મહારાજે આવી રીતે લીલા કરી અને ધાબળી બધાની પાસેથી કઢાવી. એ વખતે બીજે દિવસે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ આ લૈયાની ઓરડીએ મહારાજ સાધુની જાયગામાં મહારાજ પધારો. મહારાજ પધાર્યા. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મહારાજ જો આ લૈયા સંતોની ઓરડીઓ છે અને આ વચ્ચે ઓરડી છે ને એ મહાતપસ્વી વૈરાગ્યવાન એવા નિષ્કુળાનંદ સ્વામી આ ઓરડી બનાવી છે અને બહુ રૂપાળી ઓરડી છે, મહારાજ જો કેવી સરસ ઓરડી છે. મહારાજે કીધું, આ ઓરડી સારી છે મહારાજ, ધોરાજીની ધાબળીમાં બાધ અને આ ઓરડીમાં બાધ નહીં. બ્રહ્માનંદ સ્વામી આ સમો જોઈ ને મહારાજને થોડીક આમ હસાવવાન વાત કરી, મહારાજ આ મહાતપસ્વી એવા વૈરાગ્યવાન, આગલે દી સ્વામીએ ધાબળીનું આ કીર્તન બનાવ્યું તું બોલાતા, મહારાજ આ ઓરડીનો બાદ નહીં. એ મહારાજે એ ઓરડી પડાવી નાખી. નિષ્કુળાનંદ સ્વામી બહુ રાજી થયા, કારણ કે એને હૈયામાં એ ઓરડી નહોતી. પછી નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને રાજી કરવા માટે એ ઓરડીનું પણ પદ બનાવ્યું. મારી હાથની માળેલ ઓરડી પાડો નહીં તો તમારો પાડ રે, મારી ધોરાજી, ધોરાજીની બોલાઈ ગયું, પાડો નહીં તો તમારો પાડ રે, મારી હાથની માળેલ ઓરડી. મહારાજ આ પાડો નહીં, પડાવી નો નાખો તો તમારો પાડ. મારી હાથની માળેલ ઓરડી. આવી રીતે બીજે દી મહારાજમાં આવું પદ ગાઈને મહારાજને બહુ રાજી કર્યા નિષ્કુળાનંદ સ્વામીએ. આ રીતે મહારાજે ગઢપુરમાં લીલા કરી. નિષ્કુળાનંદ સ્વામીનો એવો વૈરાગ્ય હતો, એના હૃદયમાં એવો વૈરાગ્ય. એકવાર મહારાજે એવું કહ્યું, અમારે હવે સંન્યાસી થવું છે અને અમે ભિક્ષા માંગશું. એટલે મહારાજે વસ્ત્રો કાઢી નાખ્યા અને એક કોપીન પહેરી, એક બગુ વસ્ત્ર ઓઢ્યું. મહારાજ બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મહારાજ હવે તમારે છે ને ધાતુના વાસણને નહીં અડાય, તમારે હવે પતર ને તુમડું રાખવું પડશે. મહારાજ કે તો અમારે માટે પતર ને તુમડું લાવો. તે બધાય સંતો દોડીને ગયા કે મહારાજને તુમડું જોઈએ છે, તુમડા લઈ આવ્યા. એમાં મહારાજે નિષ્કુળાનંદ સ્વામીનું તુમડું પસંદ કર્યું, વાંકું ચીકું એકદમ વૈરાગ્ય વાળું, એટલે આમ પેલું, એટલે ટૂંકમાં રંગેલું નહીં ને કઢંગું. મહારાજે નિષ્કુળાનંદ સ્વામીનું તુમડું પસંદ કર્યું. મહારાજ આવી કઢંગી કેમ તમે પસંદગી કરી? મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમે આવી તુંબડી કેમ રાખી? મહારાજ એ તુંબડી તો થોડીક વાંકી ચૂકી છે પણ પાણી તો સીધું આવે છે. મહારાજે તુંબડી રાખી. પછી તો આગળનું ચરિત્ર બહુ સરસ છે. પછી સુરા ખાચરવાલા મહારાજના વસ્ત્રો હતા ને પોટલું લઈને દરબારગઢમાં ગયા અને બહેનોને કીધું, મહારાજે તો હવે સંન્યાસી થયા છે ને હવે મહારાજ બહાર ભિક્ષા માગવા જશે, તમારા હાથનું હવે નહીં લે. એટલે લાડુબા જીવુબા બધાય બહેનો કે મહારાજે આ સંન્યાસીનું રૂપ ધારણ કર્યું, એવા દર્શન તો અમે કર્યા નથી, તો મહારાજને કહો અમને દર્શન આપવા આવે. અને મહારાજ દરબારગઢમાં પધાર્યા. ઉત્તરાદાબરના ઓરડાની ઓસરીએ મહારાજ બેઠા અને લાડુબા જીવુબા વગેરે બહેનોએ દર્શન કર્યા અને મહારાજને કીધું, મહારાજ તમારું બહુ સારું દર્શન થાય છે, ને હવે તમે મહારાજ સંન્યાસી ત્યાં ભિક્ષા માગવા જાઓ તો એ બ્રાહ્મણના ઘરની સંન્યાસીને ભિક્ષા આપે, અને મહારાજ તમે જ્યાં ભિક્ષા માગવા જાઓ ને એ બાયુ તો છોકરાવે બગાડ્યું હોય અને માયખું મણમણતી હોય, ખોળામાં છોકરું હોય, સેડા કાઢતું હોય અને હાથ ધોયા ન ધોયા અને રસોઈ બનાવતી હોય, તો મહારાજ હવે તો તમને બધું બહુ, મહારાજ કે એવું હોય તો અમારે એના હાથનું નહીં તો અમારે સંન્યાસી નથી થવું, એમ કરીને ઓલો દંડ રાખ્યો હતો ને, મારા દંડ હાથમાં લઈને આવ્યા હતા, સંન્યાસી દંડ હોય ને દંડ નાખો લીમડા હેઠે, અને મહારાજ પાછા એવી મહારાજે લીલા કરી. પણ નિષ્કુળાનંદ સ્વામીનું તુંબડું મહારાજે વખાણ્યું, નિષ્કુળાનંદ સ્વામીના હૃદયમાં તો એ વૈરાગ્ય હતો. નિર્લોભી વર્તમાનમાં નિષ્કુળાનંદ સ્વામીએ પોતે જ લખ્યું છે કે જેને મળ્યા પુરુષોત્તમ રાય તે તો પુરાણ કામ કહેવાય, તેને ન્યૂન ન મનાય મન લાયધું અખૂટ જેને મહાધન, સોના રૂપામાં સુખ ન માને જેને મહાપ્રભુ આવી આપાને, કીટ બ્રહ્મા લગી દેખે નાશ એમ સમજે છે હરિના દાસ. કે જેને આ પુરુષોત્તમ નારાયણ મળ્યા એને તો આ લોકમાં ઠેઠ કીટથી બ્રહ્મા લગી બ્રહ્મ લોક પર્યંત બધું નાશવંત દેખાય, એમ લોભ લાલચ ને જીતી કરી પુરુષોત્તમ સાથે પ્રીતિ, તેને કામ ને લોભ ન વ્યાપે સ્વામી સહજાનંદ પ્રતાપે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ નિર્લોભી પ્રકરણ લખ્યું છે, આખું આખું પ્રકરણ છે. સંતોએ અને હરિભક્તોએ પણ આ પ્રકરણનો વાંચવું જોઈએ, નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોને ધારવા જેવા છે. માણસને દુઃખ કરે છે એ લોભ દુઃખી કરે છે, અને એનાથી માણસ ગમે એટલું મળે તો એની તૃપ્તિ નથી હોતી, સંતોષ નથી થતો, એનાથી માણસ દુઃખી છે. અને આવો જો વૈરાગ્ય આવે, નિર્લોભીપણું આવે તો એને કોઈ દુઃખી ન કરી શકે, અને જેને મોટું ધન મળે એને પછી નાનામાં નજર ન જાય. નિષ્કુળાનંદ સ્વામી એવા વૈરાગ્ય વાળા હતા. એકવાર મહારાજ સાથે કચ્છમાં વિચરણ કરતા હતા, એમાં લાકડિયા ગામની સીમમાંથી પસાર થયા, નિષ્કુળાનંદ સ્વામી ભેગા હતા. એમાં રસ્તામાં ધનનો ઢગલો જોયો એટલે કોઈ નીકળી ગયું છે કે નીકળાય છે ત્યાંથી ને પડી ગયું છે કે જે હોય તે, વગડામાં રસ્તામાં ધનનો ઢગલો જોયો એટલે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કીધું, સ્વામી આ ધનને થોડુંક દાટી માથે ધૂળ નાખીને એની ઉપર જાડો પેશાબ કરો. મહારાજે આમ આજ્ઞા કરી, આગ્રહ કર્યો, આજ્ઞા કરી એટલે માથે ધૂળ નાખી, અને એ વખતે બાજુમાં તળાવ કે હશે ને અમે નાવા ધોવાનો ટાઈમ હશે, મહારાજે એમના ધન ઉપર ધૂળ નખાવી અને જાડો પેશાબ કરાવ્યો. પછી સ્વામીએ સ્નાન વગેરે કરી અને મહારાજ પાસે આવ્યા બેઠા, ને મહારાજે એ વખતે સંતોને બધી નિર્લોભીપણાની વાત કરી છે, નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રસંગને 64 પદીમાં લખ્યો, આ વાતને યાદ કરીને, કે કામ કારણે કઢાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી, લોભ ઉપર મહામુનિરાજ આવ્યા જાડે ફરી. જાડે ફરી એટલે જૂનો શબ્દ છે કે માથે જાડો પેશાબ કરાવ્યા. નિષ્કુળાનંદ સ્વામી લેખક મહારાજે આવી રીતે સંતોના હૃદયમાંથી એ કઢવું અને તિરસ્કાર કર્યો. પછી મહારાજ પાસે માયા આવી છે, મહારાજ તમારા સાધુ તો મારી માથે જાડો પેશાબ કર્યો. પ્રાર્થના કરી માયાએ, મહારાજ મારું આવું અપમાન કરે, મારી માથે જાડો પેશાબ કરાવ્યો. મહારાજ કે તમને તો કાપશું ક્યારેક એના મોઢામાં, તમે અપમાન કરજો. થોડો સમય ગયો છે, મહારાજ અમદાવાદ પધાર્યા. એ વખતે વડોદરાના નાથ ભક્ત આવ્યા અમદાવાદ. એમણે વડોદરામાં એક એનું જૂનું ઘર છે એ વેચ્યું છે, એના પૈસા આવ્યા છે. મનમાં થયું આ પૈસા આવ્યા છે એ મહારાજને સંતો માટે વાપરું, મહારાજને સંતોને જમાડું, સેવા કરું. નાથ ભક્ત એવા ભક્ત હતા. મહારાજ એવું કહેતા કે વડોદરાના નાથ ભક્ત બુદ્ધિશાળી, ના વડોદરાનો બાબો દીવાની મૂરખ. કરોડો રૂપિયાનો વ્યવહાર કરે જેની બુદ્ધિને કારણે ગાયકવાડ સરકારનો આમ આમ વિકાસ થયેલો, એવા બુદ્ધિશાળી, છતાંય મહારાજ કે મૂરખ. અને વડોદરાના નાથ ભક્ત બુદ્ધિશાળી. નાથ ભક્ત મજૂરીનું કામ કરતા, ચાર આના કમાતા, પણ એમાંથી એ અર્ધું મહારાજ માટે વાપરતા, અર્ધું પોતાના વ્યવહારમાં. અને મહારાજની પૂજા તો એવી કરતા કે પૂજામાં મહારાજને પુષ્પની માળા ધરાવે અને મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને નાથ ભક્તને હાર પહેરાવે ને પ્રસાદીનો, ત્યારે પૂજા પૂરી થાય. આવું ભગવાનમાં એ ભલે સામાન્ય સ્થિતિ, પણ મહારાજના ચરણમાં આવી ભક્તિ. એટલા માટે મહારાજ એવું કહેતા કે નાથ ભક્ત બુદ્ધિશાળી. એણે એના આત્માનું કર્યું, ભલે સામાન્ય સ્થિતિ હતી, એના હૃદયમાં કેવી ભક્તિ હશે. કે નું જૂનું ઘર વેચું, પૈસા આવ્યા તો કે મહારાજ પાસે જાઓ, મહારાજને સંતોની સેવા કરું, જમાડો. નાથ ભક્ત જૂના અમદાવાદ આવ્યા અને મહારાજને પ્રાર્થના કરી, સેવા કરી, મહારાજ મારે સંતોને આપને જમાડવા છે. નાથ ભક્તની રસોઈ હતી, મહારાજ બહુ પ્રેમથી જેમાં એવા પ્રેમી ભગતનો થાળ. મહારાજ સંતોને પીરસવા પધાર્યા, સંતોને મહારાજે ખૂબ ભાવથી પીરસ્યું, મહારાજ પીરસી અને ઉતારે પધાર્યા. ઉતારો અમદાવાદમાં અત્યારે કાલુપુર મંદિરમાં જ્યાં ઘનશ્યામ મહારાજ છે ત્યાં એ મહારાજનું એનું એ મકાન છે હજી. અને મહારાજ ત્યાં ઉતરતા, જ્યારે અમદાવાદ દર્શન કરવા જાય નરનારાયણ દેવના, ત્યારે જરૂર ત્યાં સભા મંડપ છે, એના પાછળના ભાગમાં રંગમોલ કહેવાય, ત્યાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે. ત્યાં જરૂર દર્શન કરવા એ મહારાજ પધારતા ત્યારે ત્યાં ઉતરતા. એ મહાપ્રસાદીનું સ્થાન, જૂના સંતોએ ત્યાં ભજન પણ ખૂબ કર્યું છે. અને ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ પણ જાણે આમ મહારાજ જ પ્રગટ ઊભા હોય એવું ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ છે. એ જગ્યાએ મહારાજ બિરાજમાન હતા, મહારાજ સંતોને પીરસીને આવ્યા, ઢોલીએ બેઠા. એ વખતે કોઈ પ્રેમી ભગત આવ્યા, શ્રીનગર કહેવાય, એટલે મહારાજની આગળ કોઈ 5 સોના મોર મહારાજમાં મૂકી, એટલે મહારાજી 5 સોના મોર છે ને એ મુઠ્ઠીમાં રાખી લીધી. ત્યાં જમીને નિષ્કુળાનંદ સ્વામી આવ્યા. એ તો મહારાજને આ દર્શનના મૂર્તિના લોભવાળા સાધુ અને વૈરાગવાળા સાધુ એટલે વહેલું જમી લીધું. અને બધા સંતોની પહેલા મહારાજ પાસે આવ્યા, મહારાજ ઢોલિયા બિરાજમાન હતા એટલે મહારાજ હિસા. અને મહારાજે મુઠ્ઠી વાળેલી હતી ને, સ્વામીને કીધું, લ્યો સ્વામી મોઢું ખોલો, તમને મુખવાસ દેવો છે. નિષ્કુળાન સ્વામી તો આ માયાજીત હતા, એ માયાના લેવાયા લેવાય એમ નહોતા. મહારાજ મારા હાથમાં આપો. નહીં સ્વામી, આજે તો આ મુખવાસ તમારા મોઢામાં દેવો છે. નિષ્કુળાન સ્વામી કે મહારાજ તમે મને હાથમાં આપો કૃપા કરીને, મોઢામાં નહીં. નહીં સ્વામી, અમે તો તમને મોઢામાં જ દેશું મુખવાસ. ત્યાં તો બધા સંતો મીંડા આવવા, બધા સંતોની આમ સભા થઈ ગઈ, બેસી ગયા. મહારાજ નિષ્કુળાન સ્વામીને આગ્રહ કરે મુખવાસ મોઢામાં લેવા માટે, સ્વામી ના પાડે. એમાં આ નાથ ભક્ત એ મહારાજની પૂજા કરવા માટે આવ્યા, એટલે એ બાજુમાં ઊભા હતા. સ્વામીને મહારાજને થોડીક મીઠો સંવાદ હાલે. નિષ્કુળાન સ્વામી હાથ જોડ્યા, કૃપાનાથ આજ મને પ્રસાદી હાથમાં આપો, મોઢામાં નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી આવ્યા ને કીધું, સ્વામી મહારાજ મુખવાસ આપે છે તો લ્યો ને મોઢામાં, અને મહારાજ કાંઈ તમને ઝેર નહીં આપે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે, સ્વામી મહારાજ મને ઝેર આપે ને તો ઝેર પી જાવ, પણ હાથમાં મને આજ આપે મહારાજ. એટલે મુક્તાનંદ સ્વામી ત્યાં બેઠા હતા, એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ એ ઘોડા હઠ હોય, જોગી હઠ હોય, બાળ હઠ, સ્ત્રી હઠ, પણ ક્યાંય ભગવાનની હઠ સાંભળી નથી. તો મહારાજ એ જોગી છે, પણ તમે તો ભગવાન છો મહારાજ, ભગવાનની ઓઠ અમે ક્યાંય સાંભળી નથી. તો મહારાજ તમે તમારી અઠ મૂકો અને નિષ્કુળાન સ્વામીને મુખવાસ બતાવીને પછી આપો. પછી મહારાજે મુઠ્ઠી ખોલીને તો સોના મોર હતી, 5 રૂપિયાની 5 સોના મોર હતી. એ નિષ્કુળાન સ્વામીએ જોયું કે મહારાજ તમે લાકડિયા ગામમાં આ ધન ઉપર મહારાજ તમે જાડા જાડો પેશાબ કરાવ્યો હતો. મહારાજે પછી કીધું કે આ નિષ્કુળાન સ્વામીનો કેવો વૈરાગ, આપણી પાસે કેવા સાધુઓ છે કે ધનને માટે તો મોટા મોટા એને માટે વઢી મરે છે, જોગી જતી તપસી સંન્યાસીઓ આ દ્રવ્ય સારું તો બધાય મરી મટે છે, અને આપણા કેવા સાધુઓ છે એ અમારા છેતરાણા, ઓલો અમારા થકી પણ નો છેતરાણા એમ. અને આવા સાધુ તો આજ આપણી પાસે છે એવું મહારાજે કીધું. અને નિષ્કુળાન સ્વામી ઉપર મહારાજ બહુ રાજી થયા. એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ, સ્વામી તો શીઘ્ર કવિ બ્રહ્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીએ એક છંદ બનાવ્યો, મનોહર છંદ બનાવ્યો. કેવી તે સારું વઢી મરે રાય રંક નારી નર, સ્વર્ગ મૃત્યુ પાતાળ માં જેનો જનિવાસ છે, જોગી જતી તપસી સંન્યાસીઓ ન તજે ધન, વાસના તો વિતની ને તેના તો તે દાસ છે, દ્રવ્ય પર મળ મૂત્ર કરી તેનો ત્યાગ કરે એવા તો આ સમે સાધુ આપણી જ પાસ છે. કહત હે બ્રહ્માનંદ શ્રીમુખે શ્રીહરિ કહે, નિષ્કુળાનંદજીને અધિક સાબાસ છે, એ નિષ્કુળાનંદજીને અધિક સાબાસ છે. કે આવા સાધુઓ તો આજ આપણી પાસે છે, ધન સ્ત્રીના ત્યાગી સાધુઓ, એમાંય નિષ્કુળાનંદ સ્વામીને તો અધિક સાબાસ છે. આવો બ્રહ્માનંદ સ્વામીએ છંદ એ વખતે સંભળાવ્યો, મહારાજ પણ બહુ રાજી થયા. બ્રહ્માનંદ સ્વામી પણ કેવા મોટા સાધુ, અને છતાંય નિષ્કુળાનંદ સ્વામી આમ તો બરોબરિયા કહેવાય ને એ ખરખા બધાય, છતાંય કેવી બ્રહ્માનંદ સ્વામીની પ્રશંસા, નિષ્કુળાનંદ સ્વામીની પ્રશંસા બ્રહ્માનંદ સ્વામી આ છંદમાં કરી. મહારાજે જે કહ્યું એ ગાયું. આવા ધન શ્રીના ત્યાગી સાધુ નિષ્કુળાનંદ સ્વામીએ એમણે આદર્શ બતાવ્યો, મહારાજે એવા સાધુઓ કર્યા. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ સંતોને એવું કહેતા કે સંતો, તમે જે દિવસે 5 રૂપિયાની નોટ તમારા પુસ્તકમાં પાનામાં તમારા આસને રાખશો, તમારા કરીને રાખશો, તે દિવસે તમારી કિંમત 5 રૂપિયાની થઈ જાય, તમે ભગવાનના મટી જાઓ. આ અમારું, અને ન રાખે ભગવાન તો જેટલું ભગવાનનું એટલું ત્યાગીનું, એટલું સાધુનું, એમ એટલું મમત્વ થાય, બધું મારું ભગવાનનું એટલું, નહીતરી 5 રૂપિયાનો થઈ જાય. આજે પણ આપણા મંડળમાં હજુ કોઈ 5 રૂપિયાની નોટ અલગ રાખતા નથી. કોઈને વ્યક્તિગત તાળું નથી, બેંકમાં ખાતું તો ન હોય, વ્યક્તિગત તાળું પણ ન હોય. તો પૈસા વિના મંદિરો કે સંસ્થાઓ ચાલતી પણ નથી. સંતો વિચરણમાં ગયા હોય, ક્યાંય પધરામણીએ ગયા હોય, કોઈ હરિભક્તો ઠાકોરજીના ચરણમાં ભેટ મૂકે, સંતોને ધોતિયાના મૂકા હોય, આજે પણ આપણા મંડળમાં ધોતિયા નિમિત્તે આવ્યા હોય કે પધરામણી નિમિત્તે આવ્યા હોય, સંતો કોઈ અલગ ન રાખે. આ ધોતિયા ને એ તો ભગવાન આપે છે, સંસ્થામાંથી બધું મળતું હોય છે. એ ગામડા ફરીને આવે, પધરામણીથી આવે, અને કવર હોય, ભેગા હરિભગત કે ભગત હોય, કદાચ કોઈ ન હોય ને સાધુને આપ્યું હોય થેલીમાં, અને એ સંસ્થામાં આવે, અને જો ઓફિસમાં સાંજે ન પહોંચે ને ભૂલમાં કદાચ એને આસને રહી જાય ને એ કવર, તો સાધુને એક ઉપવાસ કરવાનો હોય, એ ત્યારે ને ત્યારે ઓફિસમાં જમા કરી દે, કે જેનું એ સેવા આવી હોય એનું નામ લખાવીને કે આ સેવા ભગતની આવી છે, અને ઓફિસમાં એ જમા થઈ જાય. સાધુ રાખે નહીં, વિચરણ કરતા હોય તો કોઈ ભેટ મૂકે ઠાકોરજીના ચરણમાં તો આવી હોય, પોતાનું કરીને રાખે પણ નહીં. સત્સંગી જીવનમાં એવું લખ્યું કે સાધુ છે 1 રૂપિયો રાખે પોતાનો કરીને તો 1000 ગાયો મારે ને પાપ લાગે એ પાપ કીધો. મહારાજે એવા ધન અને સ્ત્રીના ત્યાગી સાધુઓ બનાવ્યા. આપણા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી માં જેવા સાધુ સ્વામી જ્યારે ધામમાં ગયા ને પુરાણી સ્વામી, ત્યારે સ્વામીને પાલખીમાં બેસાડ્યા, સ્વામીએ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે છેલ્લી આરતી ઉતારી, પછી સ્વામી એવું બોલ્યા કે આજે મારો જમણો હાથ જતો રહ્યો. અને આ પુરાણી તો કેવા સાધુ, કેની સંપત્તિમાં કાંઈ નહીં, બદલવાના જે આ વસ્ત્ર હોય એક જોડી હુકાતા હોય, અને ધોતિયા પણ પાલખીમાં બાંધી દીધા. જ્યારે અંતિમ યાત્રાની પાલખી હોય એમાં ભગવા વસ્ત્ર બાંધતા હોય, સ્વામી કે આ પુરાણીના 2 ધોતિયા છે ને એ એમાં પાલખીમાં બાંધી દીધો. સંપત્તિમાં શું, પોતે સત્સંગની શુભ વાર્તાના મહારાજના ચરિત્રોના લેખ લખ્યા હોય ને એ લેખ હતા. એ સ્વામી અષાઢી બીજના દિવસે રાજકોટ સ્વામી પધાર્યા કે આપણે પુરાણી પાસે જઈ આવી, હું સાથે હતો ત્યારે. પંચમને દિવસે સ્વામી ધામમાં ગયા પુરાણી સ્વામી, બીજને દિવસે એ 2 મહાપુરુષો મળ્યા. પુરાણી સ્વામીએ કીધું કે સ્વામી હવે મહારાજને પ્રાર્થના કરો, મહારાજ મને ધામમાં તેડી જાય, હવે શરીરે નબળાઈ છે. એટલે સ્વામી કહેતા, અમે મહારાજને કહેતા કે તમને મહારાજ સારું કરે, પણ હવે તમારું શરીર નબળું છે, તમે કહો છો તો અમે મહારાજને પ્રાર્થના કરશું, કાં મહારાજ તમને સારું કરે ને કાં મહારાજ તેડી જાય. અને એ સ્વામી જે લેખની ફાઇલ હતી એ આપી કે સ્વામી આ મારી સંપત્તિ, આ મારા લેખ લખેલા છે મહારાજના ચરિત્રોના. હરિકૃષ્ણ મહારાજની ભાવથી સેવા કરતા પુરાણી સ્વામી, એની પીછવાયું હોય, હોનાના ઘરેણા તો કંઈ રાખતા નહીં, મોતીના 2 કારડિયું હોય અને બાકી પીછવાય ખેસ, એવા પ્રેમથી મહારાજની સેવા કરતા. કોઈ સંપત્તિ નહીં, એવું નિસ્પૃહીપણું આજે પણ આપણા બહુધા સંતો એ બસ એક જોડી પહેર્યા હોય ને એક હુકાતા હોય. અહીંથી બહાર જાય ને અમેરિકા કે ક્યાંય બહાર જવાનું થાય તો એ થેલામાં બધું આવી જાય, એ હેન્ડબેગમાં, બીજી બેગની જરૂર ન પડે લગેજમાં. એ 8 કિલો વજન હોય તો એમાં બધું આવી ગયું હોય, ભગવાનની પૂજા હોય, પતર તુમડું હોય, આ કપડાં બદલવાના હોય, ત્યાં કદાચ ટાઈટ હોય તો એકાદી ધાબળી ભેગી હોય. અત્યારના સમય પ્રમાણે હવે દાંતણ બધે ન હોય તો ઓલી બ્રશની પેટી રાખી હોય એક, બહુ તો એક નોટ કે પેન હોય, બાકી કોઈ વસ્તુ ન હોય. અહીંયા અહીંથી બહાર જાય એટલે અહીંયા એક બિસ્તરો પડ્યો હોય, હા, જે ઓલું આસન હોય ને પાથરવાનું, એ ભોંય પથારી આસન હોય. મહારાજે આવા ધન સ્ત્રીના ત્યાગી સાધુઓ બનાવ્યા, સમૂહમાં એના જીવન. નિષ્કુળાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીએ છંદ બનાવીને કહ્યું કે અધિક સાબાસ છે. આ નિષ્કુળાનંદ સ્વામી એમનો કેવો વૈરાગ્ય, એમનો કેવો ત્યાગ. મહારાજે કીધું, સ્વામી તમે આમાં લોભાણા નહીં. મહારાજ, કદાચ કોઈ પ્રારબ્ધ નબળું આવી જાય ને ખબર નહીં, બાકી તો મહારાજ હું એમાં લેવાઉં નહીં, તમારી કૃપાથી અને મહારાજ તમારી દયાથી. મહારાજ કે તમને તો તમારું પ્રારબ્ધ નહીં નડી શકે, તમારું પ્રારબ્ધ નહીં નડી શકે. અને એ નિષ્કુળાનંદ સ્વામી, એને બહુ મોટું ધન મળી ગયું હતું, એટલે એને આ ધનમાં નજર ન જાય, પ્રકૃતિથી અંદરનું બધું એને રાખના પડીકા જેવું ને નાશવંત ને તુચ્છ દેખાતું હતું, કારણ કે એને ભગવાન મળ્યા હતા. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ પોતે જ એના પદોમાં, પ્રાપ્તિના પદોમાં એમણે લખ્યું છે કે નવનિધિ રે નથી મારે વંછના રે, સિદ્ધિ તે સામુ સિદ્ધ હવે જોઈ, સર્વેનું કારણ રે મળિયા ચિંતામણી રે, એ હવે જે જે ચિંતવી એ તે હોય, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે, સર્વેનું કારણ એવી ચિંતામણી મહારાજ મને મળ્યા છે, હવે જે જે ચિંતવીએ તે હોય. સ્વામીના હૃદયમાં એ કેફ છે, મહારાજની પ્રાપ્તિનો આનંદ છે, અને એ મહારાજમાં એમની, મહારાજની મૂર્તિમાં એની દ્રષ્ટિ ગઈ છે, એટલે આ માયિક વસ્તુમાં એની ક્યાંય દ્રષ્ટિ નથી. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, એ સ્વામીનો આ કેફ, મહારાજની પ્રાપ્તિનો આનંદ, આ સ્વામીના શબ્દોને આપણા હૃદયમાં ધારી અને આપણા આત્માને એનો સ્પર્શ કરાવવો જોઈએ. સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એવું લખ્યું, એવી કોણ વસ્તુ છે આ ભૂમાં જેમાં લોભે જે લોય ભા પ્રભુમાં, ક્યાં પૃથ્વી ઉપર એવી કઈ વસ્તુ છે કે જે ભગવાનમાં લોભાણા એ આમાં લોભાય, હોનાના આમ હોનાના ઢગલા મળ્યા હોય પછી ઉકરડામાં કોની નજર જાય. સ્વામીને મહારાજનો મહિમા પ્રાપ્તિ એનો આનંદ એ એવો હતો. તીન ગાંઠ કોપિન મેં સમજે ઇન્દ્ર કુરંક, કોપિનમાં 3 ગાંઠું હોય, બીજું કઈ હોય નહીં, તો ઇન્દ્રને રંક સમજે એ તો રાંકો છે, કારણ કે એ માયિક વસ્તુમાં ફફા મારે છે, એમાં લોભાણો છે. આમની પાસે કાંઈ નથી, નિષ્કુળાન સ્વામી પાસે શું હોય, અને છતાં એના હૃદયમાં કેવો કેફ છે. સ્વામીએ સાર સિદ્ધિમાં છેલ્લું પદ છે ને એની અંદર પ્રાપ્તિનો આનંદ લખ્યો છે. રાંકપણું તો રહ્યું નહીં, કોઈ મકેશો કંગાલ, નિર્ધનિયા તો અમે નથી, એ મહા મળ્યો છે માલ, ભાગ્ય જાગ્યા જ જાણવા. કેવા પદ સ્વામીના, એમના હૃદયનો કેવો આનંદ છે. સુખનું કારણ તો આ મહારાજ, અને એ મહારાજનો મહિમા સમજાય અને આપણા હૃદયમાં એ ભાવ પ્રગટે તો એને કોઈ દુઃખી ન કરી શકે, એને કોઈ ઈચ્છાઓ જ ન રહે તો એને દુઃખી કોણ કરી શકે. સ્વામીના હૃદયમાં નિષ્કુળાનંદ સ્વામી, એમને મહારાજનો આવો મહિમા, એને પ્રાપ્તિનો એવો આનંદ હતો. રાંકપણું તો રહ્યું નહીં, કોઈ મકેશો કંગાલ, નિર્ધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ, ભાગ્ય જાયગા રે આજ જાણવા. ક્યાવા મહારાજ મળ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી એમનો એ લોભાઈ નહીં ધન સ્ત્રીમાં, એવું મહારાજે વચનામૃતમાં પણ પ્રમાણ આપ્યું. મહારાજે ગઢડા અંત્ય પ્રકરણના 26માં વચનામૃતમાં કહ્યું કે જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં, એના યોગમાં પણ ડગે નહીં. અને છતાંય નિષ્કુળાનંદ સ્વામી એમનો પૂર્ણ ત્યાગ રાખતા ધન સ્ત્રીનો, એ ડગે એવા નહોતા, એના હૃદયને કઈ સ્પર્શે કરે એવું નહોતું, એ તો મહારાજનું પ્રમાણ છે. પણ આપણને શીખવાડવાને માટે કે એનાથી કેવું ડરતું રહેવું જોઈએ. એકવાર મહારાજે આજ્ઞા કરી નિષ્કુળાનંદ સ્વામીને, સ્વામી તમે આ મહિલાઓની સભા છે એમાં જઈને વાત કરો, કથા વાર્તા. મહારાજ હું નહીં જાઉં. મહારાજ કે જાઓ નહીં ત્યારે તમને વિમુખ કરશો, અમારું નહીં માનો તો. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ હું એ સભામાં જાઉં અને પછી વિમુખ થાવ, એના કરતા તમારો કરેલો વિમુખ હારો. મહારાજ બહુ રાજી થયા. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે કે અમે આજ્ઞા કરીએ અને જ્યાં સ્ત્રીયાદિકના દર્શન હોય તો એ અમારું પણ માનવું નહીં. મહારાજે આ સંતોને કેવા ઘડ્યા, આ સંતો એવા જીવન જીવા કે જે આપને પ્રેરણારૂપ છે. નિષ્કુળાનંદ સ્વામીનું આ કેફ, એમનું જે નિર્લોભીપણું, નિસ્પૃહીપણું, સુખી થવા ઈચ્છતા હોય એ બધા ભક્તો, એ પછી ગૃહસ્થ ભક્તો હોય, ભલે બધું ત્યાગ કરવું નથી પણ અંદરથી એવો મહારાજનો મહિમા પ્રગટે કે આપણને આ લોકની આસક્તિઓ દુખી ન કરી શકે. અને જેને જેને આલસી ઘાંચી હતા માંગરોળના, એ ગાણો ચલાવતા, હવે એ ગાણો ચલાવવો એ તો એક નાનામાં નાનું કામ કહેવાય. એના લુગડા એવા હોય એમ નથી કહેતા, ઘાંચીના જેવા લુગડા પહેર્યા છે, મજૂરીનું નાનું કામ કહેવાય. ગાણો અકાવતા હતા, એકો બળદ હોય હલાવતા હોય ને બેઠા હોય, પણ આમ ડોલતા જાય આખાઓ અને કીર્તન બોલતા જાય. કોઈકે કીધું કે જાણે આમ રાજગાદી ઉપર બેઠા હોય ને એવો આનંદ, આમ ડોલતા જાય ને કીર્તન બોલતા જાય. મારે કોઈકે કીધું કે અલસીભાઈ તમને આ શેનો આનંદ એટલો બધો, ત્યારે આલસી ઘાંચી એવું કહેતા કે મને રાંક ને રતન મળ્યું છે, મને રાંક ને રતન મળ્યું છે. એ રતન કયું? આ મહારાજ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન નિષ્કુળાનંદ સ્વામી કીધું આ ચિંતામણી મને મળી, આ મહારાજનો મહિમા આપણા હૃદયમાં જેટલો પ્રતિષ્ઠિત થાય એટલું નિસ્પૃહીપણું આવે, એટલો વૈરાગ્ય પ્રગટે. નિષ્કુળાનંદ સ્વામીના હૃદયમાં મહારાજનો આવો મહિમા હતો. મહારાજમાં અપાર પ્રીતિવાળા વૈરાગ્યવાની સંત, ત્યાગ વૈરાગ્ય એ તો એમનો આદર્શ. જે નિષ્કુળાનંદ સ્વામીના પ્રસંગો સાંભળ્યા, આવતી કથા આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.